श्री मार्कंडेय पुराण अध्याय 5 पिता पुत्र संवाद नो आरंभ। जीवन मृत्यु तथा नरक गति नु वर्णन। जेमिनीए पूछू, श्रेष्ठ पक्षीओ प्राणियों की उत्पत्ति ने लय क्या थाय छे? आ विषय में मन ने संदेह छे, मारा प्रश्न नु आप समाधान करो। जीव कई रीते जन्म ले छे, कई रीते मरे छे, ने कई रीते गर्भ में पीड़ा सही ने माता ना उदर में निवास करे छे, पछी गर्भ माथी बाहर आव्या बाद तेने कई रीते बुद्धि प्राप्त थाय छे, अने मृत्यु समय कई रीते चैतन्य स्वरूप द्वारा शरीर थी अलग थाय छे। बधा प्राणी मृत्यु पछी पुण्य अने पाप बन्ने नु फल भोगवे छे, परंतु ते पुण्य अने पाप कई रीते फल आपे छे, आ बधी वातो मने कहो जेथी मारो संदेह दूर थई जाय। पक्षी बोल्या, महर्षि, आपे अमारा पर बहु गहन प्रश्ननी जवाबदारी मूकी दीधी, एनी क्यांय तुलना नथी। महाभाग, आ विषयमां एक प्राचीन वृतांत सांभळो। पूर्वकाळमां एक परम बुद्धिमान भृगुवंशी ब्राह्मण हता, तेमनो सुमति नामनो एक पुत्र हतो। ते बहु ज शांत अने जड़वत रहेतो हतो। उपनयन संस्कार थई गया बाद ते बाळकने तेना पिताए कह्युं, सुमते, तमे बधा वेदोने आदिथी अंत सुधीनो अभ्यास करो, गुरुनी सेवा करो ने भिक्षाना अन्ननु भोजन करो। आ रीते ब्रह्मचर्यनी अवधि पूरी करीने गृहस्थाश्रममां प्रवेश करो अने त्यां उत्तम उत्तम यज्ञोनो अनुष्ठान करीने पोताना मनने अनुरूप संतान उत्पन्न करो। त्यार पछी वनमां जाओ अने वानप्रस्थना नियमोनुं पालन कर्या पछी परिग्रह रहित सर्वस्व त्यागी संन्यासी थई जाओ। आम करवाथी तमने ते ब्रह्मनी प्राप्ति थशे, ज्यां जईने तमे शोकमुक्त थई जशो। आ प्रमाण अनेक वार कहवा छता पण सुमती जड़ होवाना कारणे कई पण बोलतो न हतो। पिता स्नेहवश वारंवार अनेक प्रयास पूर्वक आ वातो तेमनी सामे मुकता हता। तेमणे पुत्र प्रेमना कारणे मीठी वाणीमां अनेक वार तेने प्रेमथी कह्युं। आ प्रमाणे तेमना वारंवार कहेवाथी एक वार सुमती हसीने कह्युं, पिताजी, आजे आप जे उपदेश आपी रह्या छो तेनो मैं घणी वार अभ्यास कर्यो छे, एज प्रमाणे बीजा बीजा शास्त्रों ने विविध प्रकारनी शिल्पकलाओनु पण सेवन कर्यु छे। आ समय मने पोताना 10,000 थी पण अधिक जन्मोनु स्मरण थई आव्यु छे। खेद, संतोष, क्षय, वृद्धि अने उदयनो पण मैं बहु अनुभव कर्यो छे। शत्रु, मित्र अने पत्नीनो सहयोग, वियोग पण मने जोवा मळ्या छे। अनेक प्रकारना माता पिताना पण दर्शन थया छे। मैं हजारो वार सुख अने दुःख भोगव्या छे। કેટલીય સ્ત્રીઓના ગર્ભમાં નિવાસ કર્યો છે, હજારો પ્રકારના રોગની અસહ્ય પીડાઓ સહન કરી છે। ગર્ભાવસ્થામાં મેં જે અનેક પ્રકારના દુઃખ ભોગવ્યા છે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં પણ જે દુઃખ સહન કર્યા છે, તે બધા મને યાદ આવી રહ્યા છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોની યોનિઓમાં, પછી પશુ, પક્ષી, મૃગ, કીટની યોનિઓમાં તથા રાજસેવકો અને યુદ્ધમાં પરાક્રમ દેખાડનારા રાજાના ઘરોમાં પણ મારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે। એ જ પ્રમાણે આ વખતે આપના ઘરમાં મેં જન્મ લીધો છે। હું ઘણીવાર મનુષ્યનો સેવક, દાસ, સ્વામી, ઈશ્વર અને દરિદ્ર રહી ચૂક્યો છું। બીજાઓએ મને અને મેં બીજાઓને અનેક વાર દાન આપ્યા છે। માતા, પિતા, સુહૃદ, ભાઈ અને સ્ત્રી વગેરેના કારણે કેટલીય વારે સંતુષ્ટ થયો છું અને કેટલીય વાર દિન થઈને રડતા રડતા આંસુઓથી મોઢું ધોવું પડ્યું છે। પિતાજી, આ પ્રમાણે આ સંસાર ચક્રમાં ભટકીને મેં તે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે જે મોક્ષપ્રદ છે। આ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધા પછી હવે આ ઋક, યજુ અને સામવેદોક્ત સમસ્ત ક્રિયાકલાપ ગુણરહિત દેખાવાને કારણે મને સારું લાગતું નથી। તેથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ત્યારે વેદોથી મારું શું પ્રયોજન? હવે તો હું ગુરુ વિજ્ઞાનથી પરિતૃપ્ત, નિરીહ એટલે કે ચેષ્ટારહિત અને સદાત્મા છું। તેથી 6 પ્રકારના ભાવ, વિકાર, જન્મ, સત્તા, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ, ભાવ વિકાર કહેતા પછી દુઃખ, સુખ, હર્ષ, રાગ તથા સંપૂર્ણ ગુણોથી રહિત તે પરમપદ બ્રહ્મને પ્રાપ્ત થઈશ। 6 પ્રકારના ભાવ વિકારમાં દુઃખ, સુખ, હર્ષ, રાગ તથા સંપૂર્ણ ગુણોથી રહિત અને બીજા જન્મ, સત્તા, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ જે ભાવ વિકારમાં આવે છે જે રાગ પિતાજી જે રાગ હર્ષ ભય ઉદ્વેગ ક્રોધ રોષ એટલે કે અમર્ષ અને વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત છે તથા કૂતરા મૃગ વગેરેની યોનિમાં નાખનારા સેંકડો બંધનોથી યુક્ત છે તે દુઃખની પરંપરાનો પરિત્યાગ કરીને હવે હું ચાલ્યો જઈશ. પુત્રની આ વાત સાંભળીને મહાભાગ પિતાનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. તેમણે હર્ષ અને વિસ્મયથી ગદગદ વાણીમાં પોતાના પુત્રને કહ્યું, બેટા તમે આ શું કહો છો? તમને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું? પહેલાં તમારામાં જડતા કેમ હતી અને આ સમયે જ્ઞાન ક્યાંથી જાગૃત થઈ ગયું? શું આ દેવતાઓ અથવા મુનિઓના પહેલાં શ્રાપનો વિકાર હતો જેથી પહેલાં તમારું જ્ઞાન ઢંકાઈ ગયું હતું અને અત્યારે પ્રગટ થઈ ગયું? હું આ સંપૂર્ણ રહસ્ય સાંભળવા ચાહું છું. આ જાણવાની મારા મનમાં બહુ આતુરતા છે. બેટા તમારા પર પહેલાં જે કંઈ વીતી ચૂક્યું હોય તે બધું મને કહો. પુત્રે કહ્યું, પિતાજી મારું આજે સુખ અને દુઃખ મિશ્રિત પૂર્વ વૃતાંત છે તે સાંભળો. આ જન્મથી પહેલાંના જન્મમાં હું જે કાંઈ હતો તે બધું કહું છું. પૂર્વકાળમાં હું પરમાત્માના ધ્યાનમાં મન રાખનારો એક બ્રાહ્મણ હતો. આત્મવિદ્યાના વિચારમાં હું પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. હું સદા યોગ સાધનામાં સંલગ્ન રહેતો હતો. નિરંતર અભ્યાસ સત્પુરુષોનો સંગ અને સ્વભાવથી જ વિચારપરાયણ હોવા તત્વમસી વગેરે મહાવાક્યોનો વિચારણા વિચારવા તથા તત્પદાર્થનું સંશોધન કરવા વગેરેના કારણે તે પરમાત્મ તત્વમાં મારી પરમ પ્રીતિ થઈ ગઈ. પછી હું શિષ્યોના સંદેહોનું નિવારણ કરનારો આચાર્ય બની ગયો. પછી ઘણા સમય બાદ હું એકાંત સેવી થઈ ગયો. પરંતુ દૈવ યોગે અજ્ઞાનથી સદભાવનો નાશ થઈ જવાના કારણે પ્રમાદમાં પડીને મારું મૃત્યુ થઈ ગયું. તેમ છતાં મૃત્યુકાળથી લઈને આજ સુધી મારી સ્મરણ શક્તિઓનો લોપ થયો નથી. મારા જન્મોના જેટલા વર્ષો વીતી ગયા છે તે બધાની સ્મૃતિ થઈ ગઈ છે. પિતાજી તે પૂર્વજન્મના અભ્યાસથી જ જીતેન્દ્રિય થઈને હવે ફરી હું એવો જ પ્રયત્ન કરીશ જેથી ભવિષ્યમાં ફરી મારો જન્મ ન થાય. મેં જે બીજાઓને જ્ઞાન આપ્યું હતું તેનું જ આ ફળ છે કે મને પૂર્વજન્મની વાતોનું સ્મરણ થઈ રહ્યું છે. માત્ર ત્રય ધર્મ એટલે કે કર્મકાંડના આશ્રય લેવાથી મનુષ્યને તેની પ્રાપ્તિ થતી નથી. તેથી હું આ પ્રથમ આશ્રમથી જ સંન્યાસ ધર્મનો આશ્રમ લઈને એકાંત સેવી થઈને આત્માના ઉદ્ધાર માટે યત્ન કરીશ. તેથી મહાભાગ આપના હૃદયમાં જે સંશય છે તે જણાવો, હું તેનું સમાધાન કરીશ. આટલી સેવાથી પણ આપની પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું પિતાના ઋણથી મુક્ત થઈ જઈશ. પક્ષી કહે છે. ત્યારે પુત્રની વાત પર શ્રદ્ધા રાખીને પિતાએ તેને તે જ વાત પૂછી જે આપે હમણાં જ સંસારમાં જન્મ ગ્રહણ કરવા વિશે પૂછી છે. પુત્રે કહ્યું, પિતાજી જે પ્રમાણે મેં તત્વનો જે રીતે વારંવાર અનુભવ કર્યો છે તે જણાવું છું. સાંભળો, આ ક્ષણભંગુર સંસાર ચક્ર પ્રવાહ રૂપે અજળ છે, નિરંતર ચાલતો રહેનારો છે, તે કદી સ્થિર રહેતો નથી. તાત આપની આજ્ઞાથી હું મૃત્યુકાળથી લઈને અત્યાર સુધીની બધી વાતોનું વર્ણન કરું છું. શરીરમાં જે ગરમી અથવા જે પિત્ત છે તે તીવ્ર વાયુથી પ્રેરિત થઈને જ્યારે અત્યંત કુપિત થઈ જાય છે તે સમયે વગર ઈંધણે ઉદીપ્ત થયેલ અગ્નિની જેમ વધીને મર્મસ્થાનોને વિદીર્ણ કરી નાખે છે. ત્યાર પછી ઉદાન નામના વાયુ ઉપર તરફ ઉઠે છે અને ભોજન પાણીને નીચે તરફ રોકી લે છે. તે આપત્તિની અવસ્થામાં તેને પ્રસન્નતા રહે છે. જેણે પહેલાં જળ અન્ન અને રસનું દાન કર્યું છે, જે પુરુષે શ્રદ્ધાથી પવિત્ર કરેલા અંતકરણ દ્વારા પહેલાં અન્નદાન કર્યું છે, તે બીમારીની અવસ્થામાં પણ અન્ન વિના તૃપ્તિનો અનુભવ કરે છે. જેણે કદી મિથ્યા ભાષણ કર્યું નથી, બે પ્રેમીઓના પ્રેમમાં બાધા ઉત્પન્ન કરી નથી, તથા જે આસ્તિક અને શ્રદ્ધાળુ છે તે સુખપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે દેવતા અને બ્રાહ્મણોની પૂજામાં સંલગ્ન રહે છે, કોઈની નિંદા કરતા નથી, તથા સાત્વિક ઉદાર અને લજ્જાશીલ હોય છે, એવા મનુષ્યને મૃત્યુ સમયે કષ્ટ થતું નથી. જે કામનાથી ક્રોધથી અથવા દ્વેષના કારણે ધર્મનો ત્યાગ કરતો નથી, શાસ્ત્રોક્ત આજ્ઞાનો પાલન કરનાર તથા સૌમ્ય છે, તેનું મૃત્યુ પણ સુખથી થાય છે. જેમણે કદી જળનું દાન કર્યું નથી તે મનુષ્યને મૃત્યુ સમયે વધારે બળતરા થાય છે, તથા અન્નદાન કરનારાઓને તે સમયે ભૂખનું બહુ કષ્ટ ભોગવવું પડે છે. જે લોકો ઠંડીના દિવસોમાં લાકડાનું દાન કરે છે તેઓ ઠંડીના કષ્ટને જીતી લે છે. જેઓ ચંદનનું દાન કરે છે તેઓ તાપ પર વિજય પ્રાપ્ત કરે છે. અને જે કોઈ પણ જીવને ઉદ્વેગ પહોંચાડતા નથી, તેઓ મૃત્યુકાળમાં પ્રાણઘાતીની વેદનાનો અનુભવ કરતા નથી. મોહ અને અજ્ઞાન ફેલાવનારા લોકો મહાન ભયને પ્રાપ્ત થાય છે. નીચ મનુષ્ય તીવ્ર વેદનાઓથી પીડિત થતા રહે છે. જેઓ ખોટી સાક્ષી આપે છે, ખોટું બોલે છે, ખોટી વાતોનો ઉપદેશ આપે છે અને વેદોની નિંદા કરે છે, તે બધા લોકો મૂર્છાગ્રસ્ત થઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે. આવા લોકોની મૃત્યુ સમયે યમરાજાના દૂતો હાથમાં હથોડી અને મુદગળ લઈને આવે છે. તે દૂત અતિ ભયંકર હોય છે અને તેમના શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય છે. તે દૂતો ઉપર દ્રષ્ટિ પડતા જ મનુષ્ય ધ્રુજી જાય છે અને ભાઈ, માતા તથા પુત્રોના નામ લઈને વારંવાર પોકારો કરે છે. તે સમયે તે સ્પષ્ટ બોલી શકતો નથી. ભયના કારણે રોગીની આંખો ફરવા લાગે છે અને તેનું મુખ સુકાઈ જાય છે. તેનો શ્વાસ ચડવા લાગે છે, જોવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે અત્યંત વેદનાથી વ્યથિત થઈને શરીરને છોડી દે છે અને વાયુના આધારે ચાલીને તેવા જ બીજા શરીરને ધારણ કરે છે, જે રૂપ, રંગ અને અવસ્થામાં પહેલાં શરીર જેવું જ હોય છે. તે શરીર માતા પિતાના ગર્ભથી ઉત્પન્ન નહીં, કર્મજનિત હોય છે અને યાતના ભોગવવા માટે જ તેને મળે છે. ત્યાર પછી યમરાજના દૂત તરત જ તેને બાંધી દે છે અને દંડાથી મારતા મારતા દક્ષિણ દિશા તરફ ખેંચીને લઈ જાય છે. તે માર્ગ પર ક્યાંક તો દર્ભ જામેલા હોય છે, ક્યાંક કાંટા પથરાયેલા હોય છે, ક્યાંક રાફડાની માટી જામેલી હોય છે, ક્યાંક લોઢાની ખીલીઓ રોપેલી હોય છે અને ક્યાંક પથરાળ જમીન હોવાથી તે માર્ગ અત્યંત કઠોર લાગે છે. ક્યાંક ધગધગતા અગ્નિની જ્વાળાઓ હોય છે તો ક્યાંક સેંકડો ખાડાઓના કારણે તે માર્ગ અતિ દુર્ગમ પ્રતીત થાય છે. ક્યાંક સૂર્યનો એટલો તાપ હોય છે કે તે માર્ગે જનાર જીવ તે તાપથી બળવા લાગે છે. આવા માર્ગ પરથી યમદૂતો તેને ઘસડતા લઈ જાય છે. તે દૂતો બિહામણા અવાજો કરવાના કારણે અત્યંત ભયંકર લાગે છે. જે સમયે તે જીવોને ઘસડીને લઈ જાય છે ત્યારે સેંકડો શિયાળવા તેના શરીરને કોતરી કોતરીને ખાવા લાગે છે. પાપી જીવ આવા જ ભયંકર માર્ગથી યમલોકની યાત્રા કરે છે. જે મનુષ્ય છત્રી, પગરખા, વસ્ત્ર અને અન્નદાન કરનારા હોય છે તેઓ આ માર્ગ પર સુખપૂર્વક યાત્રા કરે છે. આમ અનેક પ્રકારનું કષ્ટ ભોગવીને પાપ પીડિત જીવ વિવશ થઈને 12 દિવસમાં ધર્મરાજના નગરમાં પહોંચાડવામાં આવે છે. તેના યાતનામય શરીરને બાળવાથી જીવ સ્વયં પણ દાહનો અનુભવ કરે છે. આ પ્રમાણે મારવા અને કાપવાથી તેને અત્યંત ભયંકર વેદના થાય છે. વધારે સમય સુધી પાણીમાં ડૂબાડી રાખવાને કારણે જીવને ભયંકર વેદના થાય છે. આ પ્રમાણે બીજા શરીરને પ્રાપ્ત થવા છતાં તેને પોતાના કર્મના ફળ સ્વરૂપ કષ્ટ ભોગવવા પડે છે. તેના ભાઈબંધુ તો જળની અંજલી આપીને પિંડદાન કરે છે, તે જ આ માર્ગ ઉપર જતા તેને ખાવા માટે મળે છે. ભાઈ બંધુ વગેરે સૂતક દરમિયાન તેલ લગાવે અને ઉબટન લગાવે તો તેનાથી જીવનું પોષણ કરવામાં આવે છે, અર્થાત તે મેલ જ તેને ખાવો પડે છે. તેથી આ વસ્તુઓ વર્જિત છે. એ જ પ્રમાણે બાંધવજનો જે ખાઈ પીએ છે તે મૃતક જીવને મળે છે, તેથી તેમણે ભોજનની શુદ્ધિ પર પણ ધ્યાન રાખવું જોઈએ. જો ભાઈબંધુ જમીન પર શયન કરે તો તેનાથી જીવને કષ્ટ થતું નથી અને જો તેઓ તેના નિમિત્તે દાન કરે તો તેનાથી મૃત જીવને બહુ તૃપ્તિ થાય છે. યમદૂત જ્યારે તેને સાથે લઈને જાય છે તો તે 12 દિવસ સુધી પોતાના ઘર તરફ જોયા કરે છે. તે સમયે પૃથ્વી પર તેના માટે જે જળ અને પિંડ આપવામાં આવે છે તેમનો તે ભોગ કરે છે. તત્ર યદ્ધાંધ વાસ્તયોમ પ્રયછંતી તિલેહી સહ યચ્ચ પિંડમ પ્રયછંતી નિયમાન સ્તદનુતે તેલાભ્યંગો બાંધવાનામંગ સંવાહનં ચ યત તેન ચ આપ્યાયયતે જંતુર્ય ચચ્ચાસન્ન નિત્તિ સન્નંતિ સબાંધવાહા ભૂમૌ સ્વપર્દી ભિર્નાર્યંતન્યયંતં ક્લેશં આપ્નોતિ બાંધવેહિ દાનં દદદ્ભિઃ સ્વ તથા જંતુરા જંતુર આપ્યાયયતે મૃતઃ નિયમાનઃ સ્વકં ગેહં દ્વાદશાહં સ પશ્યતિ ઉપભુંક્તે તથા દત્તં તોય પિંડદાકી પિંડાદિકં ભુવિ. અધ્યાય 10 નો 72-75 શ્લોક સંખ્યા. અહીં અધ્યાય 10 સંસ્કૃત પ્રમાણે છે અને આપણે આપણી અનુક્રમણિક પ્રમાણે સંક્ષિપ્ત પ્રમાણે પાંચમો અધ્યાયમાં છીએ. મૃત્યુથી 12 દિવસ પસાર થઈ ગયા પછી યમપુરીમાં ખેંચીને લઈ જવાતો જીવ યમપુરીને જુએ છે, જે અત્યંત ભયાનક છે. તે નગરમાં ગયા પછી તેને મૃત્યુ, કાળ અને અંતક વગેરેની વચ્ચે બેઠેલા યમરાજના દર્શન થાય છે, જે કાજળ જેવા કાળા છે અને અત્યંત ક્રોધના કારણે તેમની આંખો લાલ લાલ હોય છે. દાઢોના કારણે તેમનું મુખ બહુ વિકરાળ દેખાય છે. વાંકી ભમરોયુક્ત તેમની આકૃતિ બહુ ભયંકર છે. તેઓ કૃપ બિહામણા અને સેંકડો રોગોથી ઘેરાયેલા હોય છે. તેમની ભુજાઓ વિશાળ છે. તેમના એક હાથમાં યમદંડ અને બીજા હાથમાં પાસ એટલે ફાંસો છે. દેખાવમાં તેઓ બહુ ભયંકર લાગે છે. પાપી જીવ તેમણે બતાવેલી શુભાશુભ ગતિને પ્રાપ્ત થાય છે. ખોટી સાક્ષી આપનાર અને ખોટું બોલનાર મનુષ્ય રોરો નરકમાં જાય છે. રોરો નરકનું સ્વરૂપ બતાવું છું, તમે ધ્યાન આપીને સાંભળો. આ નરક 2000 યોજન વિસ્તારનું છે, તેની ઊંડાઈ ઘૂંટણ સુધીની છે. આ નરક અત્યંત દુસ્તર છે, એમાં જમીન સુધી અંગારા પથરાયેલા રહે છે. તેની અંદરની ભૂમિ ધગધગતા અંગારાઓથી તપેલી હોય છે. સંપૂર્ણ નરક તીવ્ર વેગથી પ્રજ્વલિત થાય છે. તેની અંદર યમરાજના દૂત પાપી મનુષ્યને નાખી દે છે. તે ધગધગતા અગ્નિમાં જ્યારે બળવા લાગે છે ત્યારે આમ તેમ દોડે છે, પરંતુ જ્યાં પણ પગ મૂકે ત્યાં બધે જ અંગારા હોવાથી તેના પગ બળીને રાખ થતા રહે છે. તે દિવસ રાતમાં ક્યારેક એકવાર પગ ઉઠાવીને મૂકવામાં સમર્થ થાય છે. આ રીતે 1000 યોજન પાર કર્યા પછી તે જીવ તેનાથી છુટકારો પામે છે. પછી બીજા પાપોની શુદ્ધિને માટે આ તેવા જ બીજા નરકોમાં જવું પડે છે. આ પ્રમાણે બધા નરકોમાં યાતના ભોગવીને નીકળ્યા બાદ પાપી જીવ ત્રિયક યોનિમાં જન્મ લે છે. ક્રમશઃ કીડા મકોડા, પતંગિયા, હિંસક જીવ, મચ્છર, હાથી, વૃક્ષ વગેરે, ગાય, ઘોડો તથા અન્ય અન્ય દુઃખદ પાપ યોનિઓમાં જન્મ ધારણ કર્યા પછી તે મનુષ્ય યોનિમાં આવે છે. તેમાં પણ તે કુરૂપ, કુબડો, ઠીંગણો અને ચાંડાળ વગેરે થાય છે. પછી શેષ પાપ અને પુણ્યથી યુક્ત થઈને તે ક્રમશઃ ઊંચી યોનિઓમાં જન્મ લે છે. શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, દેવતા તથા ઇન્દ્રરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પાપ કરનાર જીવ નરકોમાં પડે છે. હવે પુણ્યાત્મા જીવ જે રીતે યાત્રા કરે છે તે સાંભળો. તે પુણ્યાત્મા મનુષ્ય ધર્મરાજે બતાવેલી પુણ્યમય ગતિને પ્રાપ્ત થાય છે. તેમની સાથે ગંધર્વો ગીત ગાતા ચાલે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે તથા તેઓ વિવિધ પ્રકારના દિવ્ય આભૂષણોથી સુશોભિત થઈને સુંદર વિમાનો ઉપર બેસીને યાત્રા કરે છે. ત્યાંથી પૃથ્વી પર આવ્યા પછી તેઓ રાજાઓ અથવા મહાત્માઓના કુળમાં જન્મ લઈને સદાચારનું પાલન કરે છે. ત્યાં તેમને શ્રેષ્ઠ ભોગ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે શરીર છોડ્યા બાદ તેઓ સ્વર્ગ વગેરે ઉપરના લોકમાં જાય છે. ઉપરના લોકોમાં થનારી ગતિને આરોહણી કહે છે. પછી ત્યાંથી પુણ્યભોગ પછી જે મૃત્યુલોકમાં ઉતરવાનું થાય છે તે અવરોહિણી ગતિ છે. આ અવરોહિણી ગતિને પ્રાપ્ત થયા પછી મનુષ્ય ફરી પહેલાંની જેમ આરોહણી ગતિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મર્ષિ જીવનું જે પ્રમાણે મૃત્યુ થાય છે તે બધો પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. હવે જે રીતે જીવ ગર્ભમાં આવે છે તેનું વર્ણન સાંભળો. અધ્યાય 5 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.